150 સંતોને લઈને સ્વરૂપાનંદ સ્વામી વગેરે જામનગર ગયા હોય. એ પ્રકરણ ત્યારે એવું કે જ્યાં અપમાન થાય ત્યાં રહેવાનું, અને જામનગરમાં ખૂબ અપમાન થાય સંતોનું એટલે ત્યાં તળાવની પાળે ધામા નાખ્યા. અપમાન થાય ત્યાં રહેવાનું, અને સન્માન થાય ત્યાંથી તરત હાલી નીકળવાનું. હવે આ કઈ સહેલું કેવું કઠણ, તમે જો સાથે રહેવું એટલે ખાવાનું કઈ મળે નહીં, અપમાન ખૂબ થાય, પાણી પેટમાં ખાલી વાગે. એટલે તળાવમાં ઊંધા પડીને સંતો પેલી કાંપ ઉપર ખારાશ જામી ગઈ હોય પાણીની, એ સ્વરૂપાનંદ સ્વામીની આજ્ઞા લઈને ઊંધા પડીને ઢોરની જેમ ચાટે. આપણા ગુરુજનોની આ વાત છે. એટલે સેજ જીભમાં ખારાશ આવે ને પછી ગાળીને ઠાકોરજીને ધરાવી મનોમન જળ પીએ અને વૃક્ષોની નીચે બેસીને બધા ભજન કરે, કંઈ ખાવાનું. ક્યારેક પેલા શાક બકાલા વાળા બધા આવે ને એ પાંદડા શાકભાજી ધોઈ જાય તો તાંજળિયાના પાંદડા, ભાજીના પાલા અને કોઈ મૂળાના પાંદડા ની હોય તો એ તરણા વીણે, પણ 150 જણા શું આવે આવું ખાવા. દિવસો જાય, કાગળ લઈ વાત બહુ લાંબી છે. પછી સ્વામીને એમ લાગ્યું કે આમાં ઘણા નવા સંતો છે બિચારા, આમાં મુમુક્ષુ છે, આટલું બધું સહન ન થાય. એટલે મહારાજે ગઢપુર કાગળ લખ્યો કે આવી દશા છે. તો મહારાજે એનાથી આકરો કાગળ લખ્યો ઉલટાનો, આશ્વાસનની તો વાત જ નહીં. અને એમાં એવા મુમુક્ષુની દ્રષ્ટાંત આપ્યું કે જેને કાંઈ ખાવા ન મળતું, એટલે ચોખાનું ધોણ ધોઈને ત્રણ ત્રણ ચાર ચાર જણા એક પછી એક રહી છે ને, એ કાગળમાં લખ્યું તમારે એવું તો નથી એમ કરીને ઠપકો દીધો. કાંઈ બોલ્યા જ નહીં. પછી એમાં પછી જામ સાહેબ એક દિવસ ઘોડાગાડીમાં ફરવા નીકળ્યા ને આ બધું જોયું, એટલે પછી કીધું કે આ ભગવાન કોના સંતો છે દીવાન પૂછો ને. આવીને તપાસ કરી કે તો ભગવાન સ્વામિનારાયણના છે. તો આટલા બધા સંતો ભોજનનું શું કરે છે પૂછો? તો કે ભોજનનું તો મળતું નથી, પણ બેઠા છીએ, પાણી પીએ ને બેઠા છીએ. ઓહો હો, જાઓ જાઓ દીવાનની વ્યવસ્થા કર, પાક્કા સીધાની વ્યવસ્થા કરી. આવ્યું આવ્યું એટલે જીમા બીજે દી ચાલતા થઈ ગયા. કેમ? સન્માન થયું ને, સન્માન થયું, નીકળી જવા. હવે પાછું ક્યાં રસ્તા મળે? એ પાછી ભૂખ. ભાઈ નિત્યાનંદ સ્વામી હાલી ન શક્યા, બેસી ગયા. બધા સંતો ખમા ખમા કરતા બેઠા. પછી વાડીઓ ખેતર આવતી હોય એમાં ગુવાર વીણાઈ ગયા પછી છોડવા છોડી દીધા હોય, તે ગુવાર કોળાયા હોય એના કૂણા પાંદડા ફૂટેલા. સ્વરૂપાનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી આ થોડા ગુવારના કૂણા પાંદડા ખાઓ અને ઠીક પડે તો ચલાશે. એ ઢોર ખાય એ નિત્યાનંદ સ્વામી ખાધું અને પછી ચાલ્યા. છે ને રેવું કઈ સહેલું છે સહવાસનું? પણ એટલા સહવાસ પછી જયારે ગઢપુર આવે અને એ સહજાનંદ સ્વામી પ્રભુ ઉભા થાય ને બથમાં ગાલીને ભેટે ત્યારે ચોથા રાસુએ રડે અને એવો બ્રહ્માનંદ વરસે કે અનંત કોટી બ્રહ્માંડોમાં આનંદ ન હોય એવો આનંદ આવે, બધું ભૂલાઈ જાય. ત્યારે એ બ્રહ્મરસ વરસતો હતો એવો આનંદ આવે, એવી બ્રહ્મ દેહ ભાવ ટળી એવો બ્રહ્માનંદ. આપણને તો એ ભગવાનની મૂર્તિનું જે સુખ છે ને એની ગંધી વાછટની જણે નથી, એવું ભગવાનની મૂર્તિમાં સુખ છે, વાછટે નથી. આ તો 15-20 મિનિટ ખરખી માળા થાય તો કે બહુ ભજનનું સુખ આવે છે, શું ભાઈ સુખ, વાછટે નથી એવું છે. પણ વાત એ સાચી ને, કોલસો છે ને એનું જ શુદ્ધરૂપ હીરો છે ને ડાયમંડ, કોલસામાંથી જ થાય છે. ઓછો ભાર જેને સહન કર્યો એ કોલસો રહ્યો, અને જેને ભયંકર ગરમી અને વજન ઝીલ્યો, દબાણ ઝીલ્યું એનો હીરો થયો. હવે એકદમ કાળો કોલસો છે એમાં તમને કાંઈ દેખાય? અને જેને તાપ સહન કર્યો, દબાણ સહન કર્યું, વજન સહન કર્યો એનો હીરો થયો, ડાયમંડ થયો. કેવો પારદર્શક, કેટલી કિંમત, લાખો કરોડો. એ તો જેટલો જેટલો તાપ સહન કરે એટલી જ એને ઉચ્ચ પ્રાપ્તિ થાય છે, સહવાસથી થાય છે. સહવાસમાં સહન કરવું પડે. સોનાના દાગીનો તો, સોનું તમારી પાસે 1 કિલો હોય પણ એનો કાંઈ વચમાં હોલ પાડીને પહેરીને ફરવા નીકળાય છે? 1 કિલોનું એને ઘાટ ઘડવા પડે, ને ઘાટ ઘડવા એટલે સોની તમે પૂછજો, જતરડામાંથી તાર કાઢે વાળ જેવો એમને નીકળે, એટલે એનો જતરડામાંથી આમ કાઢે ને તમે જુઓ. અરે આ લોકો લોખંડની ફેક્ટરી વાળા ત્યાં તમે જઈ આવો, સળિયા ને બધું બનાવતા હોય ત્યાં 1200 ડિગ્રીમાં જે તાપમાં એ લોઢું ગરમ થાય ને પછી એનું ઓલામાંથી આમ જે પસાર થાય ને આવડું લાંબુ થઈ જાય હોય તો આટલું, આવડું લાંબુ થઈ જાય, બીજી વાર નાખે તો થઈ જાય, જ્યાં ત્રીજી ચોથી વાર નાખે ત્યાં તો હાલ્યું જ જાય તમારું હર હર હર હર હર. એ તો લોખંડને પૂછે જ ખબર પડે તને કેટલી તકલીફ પડે છે. એ જો આત્મકથા લખવા બેસે તો આ લોખંડની મિલ વાળાને તો આવડી આવડી દે કેમ, કેટલું કઠણ છે એ ચતરડામાંથી નીકળી જવું અને આમ બનવું, પણ એ વગર લોઢાની કિંમત થતી નથી. પથ્થરની આરસની શિલા હોય એને કોઈ પગે ન લાગે, પણ એ કેટલા તીણા ટાંચણા સહિત સહન કરે ત્યારે મૂર્તિ થાય, પૂજ્ય થાય છે. એમ એકાંતિક ભક્ત થવું અને એકાંતિક સાધુ થવું એ એવા સત્પુરુષોના ભીડામાં સહવાસમાં રહ્યા વગર થતું નથી. બાકી તો મનથી મોજથી બસ ઘરે રહીએ અને ઠાકોરજી સેવા કરીએ અને કથા સાંભળીએ અને મોજ માનીએ તે તો અલગ જ છે, પણ સામ સામે આવીને સ્વભાવ દેખાય ને જે રોકે ને ટોકે ને ગગલાવે ને ત્યારે ખબર પડે સંતનો મહિમા. બાકી તો સુખ જ છે ને, ઘરે શું વાંધો છે, માગો ત્યારે ચા આવે, દૂધ આવે, કોફી આવે, ખાવા પીવાનો નાસ્તા આ તે બધું, પાણી બૈરા છોકરા છોકરા રમાડો આ રે બધું કરો, મોજ જ છે, એમાં ક્યાં શું દુઃખ છે, કોણ કહેવાનું છે. ઉલટાનું તમારો તમે ત્યાં બોસી જમ કરો, ગગલાવો આને ગગલાવો આને ગગલાવો, મા બાપને ગગલાવો બધાને ગગલાવો, સ્વભાવનો તો સુખ આવે. પણ અહીંયા રહેવું ને સંતો પાસે, એ તો જે આમાં કોક કોક રહ્યા છે એને ખબર હશે ભાઈ, કાંઈ ન હોય તો કેટલું સાંભળવું પડે. સેવા જ કરવા આવ્યા હોય તોય, આ સામૂહિક કામ કરતા હોય ત્યારે સેવા હોય ત્યારે ઘસારા વગર થાય છે, પણ એમાં જે આમ સમજીને કરતા હોય, આજે આ બધા સમર્પિત થઈને આ બધા કામ કરતા હોય છે એ બધાને પૂછો કેટલું કરવું, આ થોડુંક કામ માટે કેટલું રગરગવું પડે, નિર્માની થવું પડે, માન મૂકવું પડે, બધું મૂકવું પડે, અને કાંઈ ન હોય નિવૃત્ત થઈને ઘરે ભજન કરે તેને ક્યાં વાંધો છે. પણ આ જે સહવાજ કરે છે અને જે ટીચાય છે એના ઉપર જે ભગવાનનો સંતોનો રાજીપો હોય છે, એ ઘરે બેસીને પોતાનો, મહારાજે કીધું ને કે ભાઈ પોતાના સ્વભાવને આ લાવે કઠણ પડે તો ત્યાંથી ભાગી છૂટે અને પછી થાય એવું ભજન કરે, પણ સંતના ભીડામાં જેને મહિમા ન હોય નિષ્ઠા ન હોય એનાથી રહેવાય નહીં, ભાગી છૂટે. એટલે શું, સ્વભાવ ન છોડે પણ સત્સંગ છોડે. જ્યારે કરવાનું છું કે સ્વભાવ છોડવાના પણ સંતોનો સંગ છોડવો નહીં, ત્યારે આપણે શું કરીએ કે બસ હવે કઈ બહુ સુખ નથી આવતો, ઘરે રહી ભજન કરશું. આમાં શું થયું, સત્સંગ છોડ્યો પણ સ્વભાવ છોડ્યો, અને સ્વભાવ છોડવો બહુ કઠણ છે. આ લોકો ઝેર પીને મરી શું કામ જાય છે, સ્વભાવ છોડવો પડે, એટલે સ્વભાવ છોડી દે તેને કઈ આપઘાત કરવો ન પડે. સાસુઓ ને વહુઓને હળગી જાય ને બધી ઘણી તકલીફો હશે બધા છોકરાઓના અંતે બધા, પણ મૂળ તો પ્રોબ્લેમ તો સ્વભાવનો ગણો ને. સ્વભાવ ન મૂકે, સત્સંગ મૂકી દે, ત્યારે કરવાનું શું છે કે સ્વભાવ મૂકવાનો છે, અને સ્વભાવ મૂકવો એ જ માયા મૂકી, અને માયા મૂકી એટલે ભગવાન નજીક આવ્યો, પડદો હટ્યો એટલે ભગવાન દેખાણ. હવે સ્વભાવના આવરણ મનના આવરણ એ બધું ઢાંકી રાખે ને પછી ગમે તેટલો સત્સંગ કરે સત્સંગ કર્યો કહેવાય નહીં. જો છે ને સહવાસનો આ બહુ મોટો ફાયદો છે. આ રોકવા ટોકવાની વાત તો છે ભાઈ, એ સત્સંગ છે એનો કોઈ વાંધો નથી, પણ એનાથી મીઠી વાત એ છે કે તમારે જેટલી ઠંડક જોતી હોય ને એટલું તમારે એસી પાસે બેસવું પડે. એસી ચાલુ હોય ને અડધો ગાવ જઈને બેસો, કોઈ સંજોગોમાં તમને ઠંડક મળે. જો ઠંડક જોતી હોય, ટાઢું જોતું હોય, શાંતિ જોઈતી હોય તો એસી પાસે જેમ બેસવું પડે એમ સંતોની પાસે બેસવું જ પડે, એ વગર ઠંડક મળે નહીં. આ ઉનાળાની ગરમી ઓળખાય એટલે માળો જો ક્યાંય ઠંડુ ઘણાય ના થાય, બિગ બજાર ને એવું કાંઈ લેવું ન હોય તો ઘૂસી જાય. આ વાત આપણે ઘણા નમૂના જોતા હોય. અમે વર્ષો પહેલા મુંબઈ ગયેલા અને ત્યાં પધરામણી ના ને ત્યાં એવા વકળાઈ ગયા ને એવું બધું ઉનાળો ભયંકર ગરમી ને ત્યાંનું એટલું બધું બફારો ને એવું બધું, ત્યાં પછી જે એક દુકાન હારી ભાળીને આમ ઓલી ઘેરા રંગના કાચ વાળી એમાં ઘૂસી ગયા. બોલો, એટલું થયું કે અમારે પાછું પાણી પીવાનું નહીં, એટલું બધું થઈ ગયું કે આમાં એમ લાગ્યું હવે આપણે કોઈક ચક્કર ખાઈને પડશું. તો પછી જે ભાળી દુકાનમાં ઘરી ગયા, તે લોઢાની દુકાન. આ બોલ બેરી એવું બધું એવું એટલે એમ થયું કે આ મહારાજોને આ શું લેવું છે, આપણો થોડોક આ બધો આ પ્રવૃત્તિનો માર્ગ એટલે મંડ્યા જોવા જતા ફાવતું બીજા ખુરશીએ બેઠા ઓલા બધે જોવા મંડ્યા. એટલે એને ક્યાં પસંદ કરે છે, અડધો કલાક બધાને હો વળ્યો એટલે બહાર નીકળી ગયા. પછી બહાર નીકળ્યા ઓલા પૂછ્યું કે કેમ કઈ લેવું નથી, તો કે અમારે જોઈએ એવો માલ નથી. પણ મનમાં કીધું ભગવાન તારું સારું કરે, આ બધાને શાંતિ વળી તો ભગવાન તારું સારું કરે. એટલે ઘણા આવી રીતે ગરી જાય, લેવું ન હોય. પણ એનો અર્થ શું, ઠંડક જોતી હોય તો પાસે જવું પડે, નહીતર ના થાય. એમ આ આધિ વ્યાધિ ઉપાધિથી સંસાર ભરેલો છે, એમાં જો શાંતિ જોઈતી હોય તો સંતોની પાસે બેસવું જ પડે, ત્યાં જાય. અને જોવો ને, દિન દુખિયારાઓ બધા સંતો પાસે જ જાય છે ને. પણ આ પૂર્વની વાત છે ભાઈ. આજે ભલે કળિયુગ ગમે તેવો હોય, પણ આજે પણ દુઃખી માણસોને જો આ વિશ્વમાં ક્યાંય આશ્વાસન મળતું હોય ને, તો ભગવા કપડાવાળા પાસે જ મળે છે. પેલો કદાચ હાવ ખોટો હશે, પણ તોય એને એ કપડાને માનીને પોતે હૈયું મૂકે છે, તોય કાંઈ કેમ થાય છે, સારું લાગે. તો સાચો મળે તો વાત જ શું. હે, ખોટો માનીને એ પગમાં પડીને એમ થાય કે આલો એક સાધુ આગળ રોઈ તો લીધું, તોય હળવો થઈ જાય છે. અને ઓલો હાવ ખોટો હોય તો હાથ ફેરવે તો એમ થાય કે ચાલો હવે આપણે કંઈક શાંતિ વળી. તો સાચાની તો શું વાત છે, કેવું છે એમ. તો આપણે રાજકોટની પાસે રાજ સમઢિયાળા ગામ છે, આદર્શ ગામ તરીકે પંકાય છે. એ આદર્શ ગામ બનાવનાર તો મૂળ હરદેવસિંહ દરબાર. હવે એમના માતાનું નામ ગજરાબા, હરદેવની ઉંમર 19 વર્ષ, એનો ભાઈ નાનો હરજી તેની 17 વર્ષની ઉંમર, માં અને બે દીકરા, ક્ષત્રિયો અસલ. હવે ગામમાં માથા ભારે બધા અમુક લોકોનો ત્રાસ, ભરવાડો નાવાનો, એટલે સરસ મજાનું ચોમાસું જામ્યું હોય ને તો એ બધા ગાયો ભેંસોનો બધો ભેળાણ કરી નાખે, ઊભા મોલમાં મૂકી દે. જે મોલાત ઉગી હોય ને, ખેડૂતને આશાના કાંગરા બંધાણા હોય તે માથા ભારે ભરવાડો એ ભેળાણ કરી દે, અને ભેંયો ગાયો ભેંસો આ બધું ચરે ને ખૂંદી નાખે. ભલે કળીએ કળીએ જીવ કપાય, પણ આવા માથા ભારે બધા માણસો એવા કાંઈ બોલાય નહીં. ગજરાબાને એમ થાય, પ્રજા કોઈ વાત કરે તો એને એમ થાય કે માળું આનો આવી રીતે તો કાંઈ, આ ગરીબ બિચારા મહેનત કરનારા એનું આવી રીતે ભેળાણ કરવાનું. વ્યવસ્થિત માગે તો આલો ખાવાય આપે પશુઓને માટે, પણ આ છૂટા જ મૂકી દેવાના મગફળીમાં કપાસમાં, કાંઈ હાથમાં આવે નહીં, ઉજેરીને મોટું કર્યું હોય અને કાંઈ બોલાય નહીં, મારી જ નાખે. આજે પણ ઘણી જગ્યાએ ક્યાંક ક્યાંક એવું જ છે. આ રાજ સમઢિયાળાની આવી પરિસ્થિતિ. એમાં પછી ચણવણ થતાં થતાં અમુક ખેડૂતોએ કીધું કે આનું તો કંઈક કરવું પડે, આ દર વર્ષે આવી રીતે રાંક રહેવાનું. એટલે એક પટેલ આગેવાન થયા ને રાજકોટમાં પોલીસમાં ફરિયાદ કરી. એ ફરિયાદ કરી એટલે વધારે વિફર્યા ગામ લોકોને, થઈ ગયું કે હવે આ લોકો આપણે મારશે જ. અને આગેવાન હતો એને એમ થઈ ગયું કે વીણી જ લેવાના છે, હવે કરવું શું. પોલીસ તો રાજકોટની હજી રાજકોટ પડી રહે અને આપણું ધમરોળાઈ જવાનું છે, પણ હશે બીજું તો હવે શું કરવું. એમાં એ જે આગેવાન હતો એ અને એના 3 દીકરા ખેતીમાં કામ કરે ખેતરમાં, અને આ માથા ભારે 10-12 જણા ટોળો હાથમાં ભાલા તરિયા તલવારો પેલી કુહાડીઓ લઈને તલવારો લઈને આવ્યા, દોટ મૂક્યા, મારો મારો કરીને. અને અમને જોયું આવ્યા કાળ, હવે 10-12-15 જણા હોય ને આ 3-4 જણા હથિયાર વગરના, ઓલાની પાસે તો કુહાડી ધારિયા તલવારો. ખેડૂતે કે ભૂંડી કરી, એ બાપ અને 3 દીકરાઓ ભાગ્યા. એને મશીન રાખવાનું, ઓઇલ એન્જિન રાખવાની ઓરડી હતી, એ ઓરડી ખોલી અને એમાં ઘૂસી ગયા. બારણું કરી દીધું બંધ, એક છોકરો કળે વકળે એ છટકી ગયો, બાજુની વાડ હતી થોરિયાની એમાંથી છટકીને સીધો બીજે રસ્તે થઈને ગામમાં જઈને બૂમ પાડી કે અરે બચાવો બચાવો ભાઈ બચાવો, અમારા ઉપર થઈ પડી છે આવી. તો કોણ હિંમત કરે, હથિયારધારી માણસો પાસે હિંમત કોણ કરે? આ રીડિયા રમણ થયું એ જ વખતે ઓલા ગજરાબા આ હરદેવને હરજીતને થાળી પીરસીને જમાડવાની તૈયારી કરે ને એમાં રીડિયા રમણ થયું. એટલે ગજરાબાએ કીધું એલા હરદેવ જોતો આ શું છે? હરદેવ તરત બહાર આવીને જા બજારમાં નજર કરી, ત્યાં તો પુકાર ઉઠે બચાવો બચાવો બચાવો બચાવો. હરદેવ કીધું કે બા આવું છે, અને ક્ષત્રિયના લોહ તપી ગયા કે આ બાર જોટાળી પડી, ઉપાડ કે તાને આટલા માટે જન્મ દીધો છે, હવે 17 વર્ષનો 19 વર્ષના છોકરા લઈ લે હાથમાં, જેને માટે ક્ષત્રિયાણીઓ જન્મ દે છે ને એ અવસર આજ આવ્યો છે, તું જા ભાણા અત્યારે ન હોય જા, વાતની વેળ નથી. પેલા એ લીધી તલવાર ને આણે લીધી બાર જોટાળી બંધ, હજી દૂધ મળ્યા છોકરા. સિંહની ડાફું ભરતા ભરતા એ ખેતર ઉપર ગયા. ઓલું ટોળું હતું ને એ જેવું બારણું બંધ કરી દીધેલું. વાત મજાની છે સાંભળવાની, એ છે કે ભાઈ સુખ દુઃખ હોય તો પછી જઈને ગાય ક્યાં, એમાં છે આ મજાની વાત. એટલે બારણું મજબૂત હતું, તૂટતું નહોતું, અને એને મારે જ છૂટક્યો કરવો હતો. એટલે જે કુહાડીઓ એની પાસે હતી એ પેલા બારણા ઉપર ઠોકતા હતા, અને બારણો તૂટવાની જ વાર, કુહાડીના કુહાડાના ઘા કેટલાક જીલે, લાકડાના બારણા તૂટવાની અણી હતી ને એમાં જ હરદેવસિંહ ને હરજીત આવી ગયા. પડકારો કરો ખબરદાર, બાર જોટાળી લાંબી કરીને જે આગળ હતો ને હેશડિંગ દઈને ટ્રિગર દબાવ્યો, ઉલાળીને હેઠો નાખી દીધું એકને, અને કીધું તમારી માં એકે હગી નહીં થાય, આવી જાઓ સામે. 17 વર્ષના છોકરા પણ એકને પાડ્યો મોવડીને, જે ગામનો મોટો હતો, ડાફા દઈને પીડ્યો જાણે રાવણ પીડ્યો હોય એમાં. બીજા એમ મને ભાગ્યા એ કે વીણી શક્ય છે પણ હવે બીજાને મારવા નથી, ઘર ભેગી ના થઈ જાવ કે તમે ગયા એમ. અને પેલો ઉભર રહી ગયો, છલાંગ મારી સિંહનું બચ્ચું હોય ને એમ ચડી ગયો આખી મશીનની ઓઇલ એન્જિનની દુકાન ઓલી ઓરડી ઉપર. પડકારો પર પડકાર, ઓલા ગયા ભાગ. પછી આ લોકોને બહાર કાઢે, ઓલા પગમાં પડી ગયા, મા બાપ નાના છોકરડાઓ પણ તમે ન આવ્યા હોત તો આજ અમારું કોઈ નહોતું. ના કે તમે ધીરજ રાખો, આંસુ લૂછા, પણ હરદેવ 19 વર્ષના પણ કંઈક તેજ હોય, તેજ જ અલગ જ હોય, નહીં તો આજે હું 20 વર્ષના થાય હે હે હે કરતા હોય. હા કઈ હોય, હવે તો મીઠું આવ્યું તો હોય, નહીતર એમને રહી જ ગયું હોય. ઈશારામાં તો સમજવાની વાત ક્યાં છે, કયો તો ના સમજે, ઈશારા શું સમજે? અમે એક જગ્યાએ મારું પ્રવચન હતું ને, માઇક ધીમું હતું, એટલે મેં કીધું આનો અર્થ તો શું થાય, મારે કહેવાનું હોય તો આનો શું અર્થ થાય વધારો. તો એક જણો સ્ક્રૂ ડ્રાઈવર ડિસમિસ લઈને આપી, આમ આમ કર્યું તમે ડિસમિસ દઈ ગયો સભામાં. મેં કીધું આને મારે શું કરો, તો તમે એનું આમ આમ કર્યું. અરે તારી, મેં કીધા તું વાપર, તને ઓટો આટો ઓછો છે, એક આટો ઓછો છે તું વાપર. મારે ડિસમિસ ની સ્ક્રૂ ડ્રાઈવર ની જરૂર છે? મેં કીધું આમ કરો, વોલ્યુમ વધારો, આ બીજો ઈશારો શું હોય, આને શું આવે કઈ. એટલે હરદેવસિંહે વિચાર કર્યો કે વાત તો આપણી મુદ્દાની છે, સાચી છે, પણ હવે આ હત્યાનું તો કામ છે જ, આઝાદી મળી છે, હવે કાયદેસર થશે, એટલે હવે આમાં મુશ્કેલી એ થશે કે આ 10-12 જણાની સાક્ષીમાં માર્યો છે, સાક્ષીઓ ગોતવાની પડે એને, અને મને જેલમાં નાખશે, અને હું જેલમાં જઈશ ને પાછળ આ લોકોને પડ રેઢું મળી જશે, તો ફરીને પાછા આ ખેડૂતોને અને બધાને હેરાન કરશે, તો કર્યું કર્યું ધૂળ થઈ જશે. આ શું અર્થ રહે, હવે જાવું ક્યાં? જેલમાં જવાનો અફસોસ નથી, પણ જેલમાં જઈને અર્થ નહીં સરે, કરવું શું? અને આવડા રાજકોટ ગુરુકુળનો ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે જોગી સ્વામી સાથે બેઠક ઉઠક સહવાસ સુવાઈણ સ્વામીની પાસે બેસે, એટલે સ્વામી એને કહેતા કેમ હરદયવ આવ્યો વચનામત વાંચ, અને હરદેવ વચનામત વાંચે, માથે હાથ ફેરવે પ્રસાદ આપે. આ સહવાસ એને જોગંદર જોગી સ્વામી યાદ આવ્યા કે મારો ગુરુ ત્યાં છે, શાસ્ત્રીજી મહારાજ છે, અમને ત્યાં જઈને જવા દે. અને શાસ્ત્રીજી મહારાજ પાસે બેઠું બેઠું બહુ મોટી લાંબી પડે, પણ જોગી બાપા પાસે તો બેસતા હોય. હરદેવ આવીને બપોરના ટાઈમે પહોંચ્યા, એટલે સ્વામી ત્યારે માળા કરે ઓટા ઉપર ફરતા ફરતા, દંડવત કર્યા. સ્વામી કે હરદેવ. હા સ્વામી. અત્યારે ક્યાંથી? આમ કાળે ઉનાળે ધોડતો ધોડતો. સ્વામી વહી ગયા. બે બે હરદેવ. કેમ આવ્યો છે? સ્વામી એક માણસને મારીને આવ્યો છું. સ્વામી કે તારી ભલી થાય. માણસને હત્યા કરવી કેવું ભૂંડું પાપ કહેવાય. હરદેવ તું તારા દરબારીપણા ઉપર ગયો, પાપ કરીને પાછો આવી મારી પાસે આવ્યો. સ્વામી મા બાપ પણ મારી વાત સાંભળો, આખા ગામને હેરાન કરે છે. ગરીબ ખેડૂતો આ ભરી નથી શકતા, ઊભા મોલાણને ખેરે ભેળાણ કરે છે. પછી અમારાથી મારી બાથી જોવાયું નહીં, એટલે પછી હું તો મારા સ્વામી ક્ષત્રિયાવટ ઉપર આવી ગયો. આજ એને એ દઈ કા હું નહીં, એટલે મેં સ્વામી એને માર્યો છે. સ્વામી કે એમ બધાને હેરાન કરતો હતો? હા સ્વામી, આપણા બિચારા ભોળા ખેડૂતો બધા એને હેરાન કરતો હતો, એટલે મેં એને માર્યો છે. એમ હાચું? હાવ હાચું. જા, માથે હાથ મૂકીને જોગી સ્વામી બોલ્યા, હરદેવ જલસા કરી તારો વાળ વાંકો નો થાય, જા. જા હરદેવ, તારો વાળ વાંકો નો થાય, જા. શ્રીજી મહારાજ બેઠા છે, અમે બેઠા છીએ. આ જે મારું કહેવાનું છે ને, હૈયું બળતું હોય ત્યારે જે ટાઢક લેવા જાવી ને, એ સાધુઓ સિવાય ક્યાંય મળતી નથી. એવા તો અઢળક દ્રષ્ટાંતો છે ને કે, આ તો હું તમને એક બે કહીશ. અને ખરેખર પછી કાયદેસર કાર્યવાહી થઈ, 10-12 ની સાક્ષીમાં માર્યો છે, બધી વાત સાચી, પણ કોણ જાણે શું થાય. સાક્ષીઓ એ બતાવવા ટાણે આને આંગળી કરીને બતાવી જ ન શક્યા. હિંમત ન ચાલી કે શું થયું ખબર નહીં. બધા પૂછ્યું કે આને માર્યો છે, કઈ બોલી જ ને, કેમ કે ફેફે થઈ ગયું, ફાઇલ નીકળી ગયા. કે જેની સામે માર્યો તો એ બોલી ન શક્યા, બોલો. અને આખો કેસ ઉડી ગયો અને ગામમાંથી બધું હુડ જતું રહ્યું. પછી તો હરદેવ એને પોલીસની નોકરીમાં જવાનું હતું, પણ આ બબાલમાં પછી એમાંથી નીકળીને પછી રાજકારણમાં આવ્યા, પછી ગામનું નેતૃત્વ સંભાળ્યું, પછી આદર્શ ગામ 51 એટલા નાનકડા ગામમાં ડેમ છે, ચેક ડેમ, પાણીની, પાણીના તળ ઊંચા, હરિયાળી, લીલોતરી, પાક, ઉત્પાદન, સ્વચ્છતા, ક્યાંય ઉકળો, ગંદકી, આ તે કશું નહીં. એક આદર્શ ગામ તરીકે એને એવોર્ડ મળે એવું રાજ સમટિયાળા ગામ રાજકોટની બાજુમાં છે. કહેવાનું કે સાધુઓની પાસે જાય, ટાઢક જોતી હોય તો ત્યાં મળે, બીજે ના મળે. હે, આ જેની જન્મદિવસ છે એવા ગોપાળાનંદ સ્વામીને આપણે પધરાવ્યા છે. આજે સ્વામી એમની વંદના છે. એક પ્રસંગ એમનો પણ કહીશ. સ્વામી ગોપાળાનંદ સ્વામી વડોદરા, રામચંદ્ર વૈદ, આ બધા અગ્રણી હરિભક્તો, એ બધા બેઠેલા, શોભારામ શાસ્ત્રી અને ગોપાળાનંદ સ્વામી બેઠેલા, વાતો કરે સત્સંગ. તો એમાં નરસિંહરામ જોશી બેઠેલા, પણ હા ગોરદાદા હાવ ઢીલા થઈ ગયા, આંખમાં જળજળી આવી જાય ને, વળી સમાવી લે, દબાવ્યું તો રે નહીં ને. એટલે સ્વામી કે, નરસિંહરામ હું કઈ તકલીફ છે? દુઃખ દુઃખ માટે તો આ જ ખોળો છે ને. આજે 2001માં ભૂકંપ થયો ને, આમ જનરલી અમે જોઈએ, અમે બજારે નીકળીએ એટલે અમે બધાના આદર પાત્ર નથી હોતા. બજારે નીકળીએ ને એટલે એને એમ જ થાય કે જાણે આપણે જ આને ગદરાવીએ છીએ અને આ ખોટા છે, એવું બધું આમ બહુ એમને રહેતું હોય છે. પણ આ ભૂકંપ થયો ને એ વખતે, પછી આપણે ક્યાં એમ નીકળે ને કોઈ જગ્યાએ, જેટલા નીકળે ને બધા પગે લાગે, એમ કે જો આશીર્વાદ મળી જાય જીવતા રહી જાય તો. ભાઈ ભૂંડી છે ને. નરસિંહરામ બેઠા છે. સ્વામી કે, કેમ જોશી, કેમ તકલીફ છે? ત્યાં તો રડવા માંડ્યા કે, આ સ્વામી મને થાય છે, મારે કહેવું કે ન કહેવું? ના ના ના, કહો. સ્વામી મારે એવું છે કે મેં એક વાણિયા પાસેથી 1000 રૂપિયા ગીરવે લીધા હતા, ધીમે ધીમે આપી દેવાની શરતે, અને ગીરવેમાં મેં મારું મકાન લખી આપ્યું હતું. એમને તો આપે નહીં, 1000 રૂપિયા ન આપું તો મકાન લઈ લે. 1000માંથી મેં ધીમે ધીમે એને 200 રૂપિયા ચૂકતે તો કર્યા, પણ હવે તાકીદ કરી કે હવે 800 છે જલ્દી આપી દે, મારે કઈ સગવડતા થાય નથી. એટલે એની હિલચાલ ઉપરથી એમ લાગ્યું કે એ સરકારમાં રાવ કરીને હવે આ અમારું જપ્ત કરી લેશે મકાન. એટલે મારા ઘરનાને ધીરજ ન રહી. એટલે ઘરમાં 800-900 રૂપિયાનું સોનાનું ઘરેણા હતા, એ અમારી મોટી દીકરી હતી ને એને આપી દીધા. એ કે તું સાચવ, નહીતર આ જતું રહેશે. એટલે તું રાખી મૂક. એ 800-900 રૂપિયા છોકરીને આપ્યા પેલા ઘરેણા 800-900 ના. તે છોકરી ઓળવી ગઈ. હવે એ દેતી નથી. મને ખબર પડી મારા ઘરના એ આપી દીધા છે. મેં કીધું કે આપણે ભાઈ ઘરેણું આપી નહીં, મકાન તો છોડાવીએ, મકાન વગર આપણે રહેશું ક્યાં. તો અમે છોકરી પાસે અમે આપ્યા અને મોટી દીકરીને મેં કીધું લઈ આવ્યા. તો લેવા ગયા તો કંઈક ના છે જ નહીં કાંઈ એમ કરીને હાથું ચાકર નાખ્યા. અમારું તો સ્વામી 800-900 નું મરણ મૂળીનું ઘરેણું ગયું. મારા ઘરનાએ ભૂલ કરી, મને કંઈ પૂછ્યું નહીં, દઈ દીધું. એટલે હવે વાણિયાને દેવું શું? કાલ સવારે જપ્તી આવે સ્વામી. ઉપરિયામાં પાછું એવું થયું કે મોટી છોકરીને 800-900 નું ઘરેણું આમ ગયું, એટલે નાની દીકરી, મારે બે દીકરી કે નાની દીકરીને એમ થયું કે મોટી બેનને 800-900 નું ઘરેણું દીધું તો મને 800-900 રૂપિયાનું ઘરેણું આપો. એટલે એ રિસાઈન ઘરે જતી રહી. હવે મારે બે બાજુ દુઃખ, વાણિયાને 800 દેવા, નાની દીકરીને 800-900 નું ઘરેણું કરી દેવું, ઘર જપ્તીનું શું કરવું? મારે તો બે દીકરીઓ, અરે વાંધા પડ્યા, એટલે મારું સેવા કરવાવાળું કોઈ નહીં, રહેવાનું મકાન જાય એટલે મારે રહેવાનો આશરો નહીં. હવે મારે સ્વામી શું કરવું? સ્વામી કહે, જોશી આપણે કઈ ભગવાન વેચી ખાધા છે? શા માટે રડવાનું હોય? રડવાનું તો જેને માથે કોઈ બાપ ન હોય એ રડે. હા, હવે જો આપણને તો આશ્ચર્ય થાય એવું કર્યું ગોપાળાનું છે. સ્વામી કે, જોશી તમારું પાણિયારું છે ને, હા, ત્યાં તમે બે ત્રણ હાથ ખાડો ગાળજો, 5000 રૂપિયા એમાંથી ચરું ભરેલો નીકળશે. નરસિંહરામ જોશી કે, બાપા ઓસરી ઊંચી હોય અને જયારે ચણી હોય ત્યારે જ 2.5 હાથ ઊંચી હોય, એમાં ક્યાં ચરું હોય નહીં. વાત એ સાચી ને, ઓસરી તો ઊંચી જ હોય અને ત્યાં કઈ ધરતીના લેવલથી જ ચણાઈ ઊંચી થઈ હોય, ત્યાં ક્યાંથી ચરુડા દાટ્યા હોય? મા બાપ, અમે કોઈ એવું કઈ કર્યું નથી. ગોપાળાનંદ સ્વામી કે, વિશ્વાસ હોય તો ખાડો ગાળો. હું તો વિચાર કરતો થઈ ગયો છું જ્યારથી આ વાંચ્યું ત્યારથી, આ ધૂળમાંથી જ્યાં સંપત્તિ પેદા કરે એ સાધુઓ સહજાનંદ સ્વામીને વચને આમ લોટ માગવા નીકળતા. અને સાવ અકિંચન ફરતા. આવું તો ગોપાળાનંદ સ્વામીના કેટલાય પ્રસંગો છે. હાલતા હાલતા કાંકરામાંથી સુવર્ણ મુદ્રાઓ કરતા, સાધુ સંકલ્પથી નીકળતા. નાની સુની મૂડી એ વખતમાં 5000 નો ચરું દાટેલો, 5000 રૂપિયા તમારા પાણિયારા પાસે જ છે, ખાડો કરી ખોદીને કાઢી લ્યો. અરે મા, હા હા, જુઓ 800 રૂપિયા વાણિયાને દઈ દેજો, 800 રૂપિયા નાની દીકરીને, 900 રૂપિયા 800-900 નું તમે તમારે ઘરેણું ઘડાવી દેજો. ભલે નાની દીકરી, કેટલો દયાળુ સાધુ, નાની દીકરીને 800-900 નું ઘરેણું ઘડાવી દેજો, દાગીના ઘડાવીને એને આપજો. દીકરી રાજી, પેલા ગયા એ મોટી દીકરીને ગયા એ રાજી, અને વાણિયાને 800 આપી દીજો, વાણિયો રાજી. અને પાછળ વધ્યું, કેટલું વધ્યું? 3400 રૂપિયા વધ્યા. 3400 રૂપિયા છે ને એ તમારા ઘરમાં રાખતા નહીં, કારણ કે વળી પાછી દીકરીઓ છે ને કરા ફાટશે, લઈ જાય છે. સ્વામીને ખબર છે આ બધા સંતાનો છે ને એ બહુ વિચિત્ર હોય છે, જેને હારા હોય ને હારા, બાકી તો બધું બાપાનું કફને લઈ જાય એવા હોય છે. અને તમે આખી જિંદગી એની પાછળ ખર્ચી નાખો છો. ગુણાતીતાનંદ સ્વામી કે, આ ચંદન ઘસી ઘસીને બધા કરકાને ચડાવે છે, હાડકાના બધા માળા છે ને દીકરા દીકરી હાથે બધું. એટલે એવું નથી, એ જ નિંદ્ય નથી. નિંદ્ય તો આ બધા છે, એમ પરિવારમાં બધા એકબીજાનું પોતાનું શોષણ જ થાય ને. ઘણી વાર સ્ત્રીઓનું થાય છે, સ્ત્રીઓ પુરુષોનું કરે, અરસ પરસ જ છે, સંસાર આવો જ છે, કઈ સ્ત્રીઓનો જ વાંક છે એવું નથી. પણ આ લઈ જાય છે. આપણે તેવા ઘણા એવા પ્રસંગો જોયા છે ને, કેવા કાળી મજૂરી કરી કે છોકરા મોટા કર્યા હોય, ટાણે કોઈ ન હોય, બધા હગે ભગે થઈ જાય, ડોસો ડોસી ઉભે પગે થઈ જાય. એના કરતા નિસંતાન હોય ખોટું શું? એટલે ન હોવું એવું હું નથી કેતો, પણ આટલું કર્યા પછી જુઓ તો ખરા. ત્યારે બહુ આમ ઘણી વાર એવું થઈ જાય કે ઓહો, આ સંસારમાં આટલું બધું દુઃખ છે, છતાંય કોઈને વૈરાગ્ય થતો નથી. દગો દીધો દીધો હોય પોતાના ઘરના એ કે પુરુષે દગો દીધો હોય, હેરાન થઈ ગયા હોય, કોર્ટ કચેરી થઈ હોય, નીકળતા જીવતા નીકળ્યાના માંડ માંડ દાખલા હોય, તો સરખું થોડુંક થાય, ન થાય તો બીજું ઘર કરવાનો વિચાર કરે. એટલે હજી ઉલીમાંથી ચૂલમાં પડવું છે, હજી વૈરાગ ન થયો કે આ સંસારમાં આવું જ છે, આમાં પડાય નહીં, સુખે ભજન કરી લેવા. માણસનો દેહ મેળ્યો છે ભગવાન મેળવવા માટે છે, એ ભજન કરી લેવું જોઈએ. જોવાઈ ગયું, જોઈ લીધું સંસારમાં શું માલ છે, તોય પાછો અનુભવમાંથી હજી વૈરાગ નથી થતો, હજી પાછું બીજું માંડવો માંડવાની વાત થાય. હા, અને શું કેવું, અમેરિકામાં એક જણાને 8મી વાર પરિણ્યો, 8મી વાર. પણ એ ભલો, પછી પત્રકારે પૂછ્યું, તમે 8મી વાર આ કરો છો મેરેજ, તો તમારો અનુભવ શું? તો કે જો ભાઈ, તમે બીજાની જેમ મને વિચારતા છો, આ બનેલી વાત છે, કારણ કે મેં 8મી વાર લગ્ન કર્યું, પૂરું થઈ ગયું. મને એમ હતું કે સંસારમાં સુખ તો છે જ, એટલે હું 8મી વાર પીડ્યો. પણ હવે મને પાકો અનુભવ થઈ ગયો કે આમાં છે જ નહીં, એટલે કોઈ દિવસ સુખ નીકળે નહીં. એને 8મી વાર અનુભવ તો થયો, એમાં નથી. એટલે કીધું છે, પરણીને સંસારમાં સુખ ખોળવું એ કેવું છે, તો કે અંધારા રૂમમાં આંધળો માણસ અડધી રાતે ઘોર અંધારિયામાં છે, કાળી બિલાડીને ગોતે, એના જેવું છે. ઓહો, આમાં જડે જ નહીં હોય તો ને. અને જે બિલાડી જ્યાં નથી, અધૂરું રહી ગયું. કાળી અંધારી રાત, આંધળો માણસ અમાસની રાત્રિ, પોતે આંધળો, કાળી બિલાડી એ રૂમમાં ખોળવી કે જે રૂમમાં એ બિલાડી છે જ નહીં, એના જેવું આ બધું છે. અને છતાંય કોઈ પાછો વળતો નથી. એટલે એના બાપાએ છોકરાને કીધું કે તું છે ને હિમાલયમાં વિયો જાયજે, દિગંબર રખડજે, ભૈરવ જપ ખાજે, ગિરનાર ટોચ ઉપરથી કૂદીને પડી જાયજે, મરી જાયજે, અને કાંઈ ન થાય તો દિગંબર ભભૂતિ લગાવીને ફરજે, ગળામાં નાગ નાખીને ફરજે, પણ તું લગ્ન કરતો નહીં. તો એનો છોકરો કે ભલે બાપુજી, હું પણ આવું જ મારા છોકરાને સલાહ દઈશ. કોઈ પાછા ન. એટલે ગોપાળાનંદ સ્વામી કે પછી દીકરીઓ છે ને તમારું પાછું કબજે કરી જાય, એટલે એક શેઠ બેઠા હતા, એમને કીધું કે લ્યો આમને છે ને વધે ને એ પૈસા તમે આમને આપી દેજો, અને એ તમને જ્યારે જોઈએ ત્યારે હવે તમારે ઘર તમારું અને ખાધા ખોરાકની બધી વ્યવસ્થા આ શેઠ કરશે, માટે સુખે તમે એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો ને અક્ષરધામમાં મહારાજની સેવામાં જાઓ, જાઓ એવું કરી દીધો, ભજન કરજો, વિચાર કરો. દુઃખ પડે ત્યારે જીવ તપે, ટાઢવાનું મન થાય છે ને, દુઃખ આવે તો મન ગરમ થઈ જાય ને, ત્યારે ઠંડક ઈચ્છે, તો ઠંડક ક્યાં મળે, સહવાસમાં સંતોન. અને સુખ મળે તો જીવ ટાઢો થઈ જાય, મન ટાઢું થઈ જાય, થીજી જાય, સુખમાં લલચાય, લોભાઈ જાય, બસ ટાઢું હિમ જેવું થઈ જાય. ત્યારે શિયાળો બેઠો, હિમ પીડ્યું જાણવું, ત્યારે શું જોઈએ, ગરમી જોઈએ, ગરમી જોઈએ તો હીટર પાસે જવું પડે, અગ્નિને વઠાવે, તો જ અગ્નિથી આપણને ઊંઘ મળે. એમ સહવાસ હોય ને સંતોન, ભાઈ આ સંતોના સહવાસમાં બેઠા બેઠા જ બધા સાધુ થઈ જાય છે ને, એમને તો થતા નથી, જોવો જે. અને ભાઈ ઘણા લોકોનો અનુભવ હોય છે, આપણે અહીંયા ગુરુકુળની અંદર પ્રવેશ કરે, મંદિર હોય, ધર્મસ્થાન હોય, કાળુપુર હોય, બીજા સ્થાનો બધા હોય, વડતાલ હોય, ગઢડા હોય, જેના કોઈના વૈષ્ણવોના ધામ હોય, અત્યંત ઉત્તાપ હોય, પણ એ દેવ મંદિરના પરિસરમાં પગ મૂકે, મહાપુરુષોની કઈ ભૂમિ હોય પગ મૂકે, આપણે રોજ આવો છો ને એટલે અનુભવ ન હોય. હમણાં જે પ્રોફેસર હતા ને, એ એમના વિદ્યાર્થીઓને, આપણા ગુરુકુલના વિદ્યાર્થીને કહેતા હતા કે મને બહાર છે ને ઘણી વાર એટલી બધી પેલી આમ માનસિક થઈ જાય ને, પછી હું ગુરુકુળ આવું, દરવાજાની અંદર પ્રવેશ કરું અને મને પરમ શાંતિનો અનુભવ થઈ જાય છે. આ મારો જાત અનુભવ છે છોકરાઓ, કે તમારા ભાગ્ય છે કે તમને ત્યાં રહેવાનું મળે છે. એટલે આપણે રોજ આમાં પીડ્યા હોય એટલે અનુભવ ન નજરે ચડે, બહારથી આવે ને ખબર પડે. હમણાં કેનેડાથી હરિભગત આવ્યા, આવીને અંદર આ દર્શન કર્યા ને બેઠા, બિચાર રડવા જેવા થઈ ગયા, એટલે સામે આવી આવું દિવ્ય અનુભૂતિ પૈસા ગમે એટલા ડોલર મળે અમેરિકા કેનેડા બધે, પણ કે આ ન મળ્યો, આ મને ક્યાંક આમ વર્ણવી નથી શકતો એટલો આનંદ થાય છે. જીવતા જાણે આપણે અક્ષરધામમાં ગયા હોય એવો અનુભવ થાય છે. જો દુઃખમાં શાંતિ થાય અને વિષયોમાં અનુરાગ રાગ હોય, આસક્તિ હોય, જીવ એમાં એટલો બધો લુપ્ત થઈ ગયો હોય, પણ સહવાસમાં બેઠા બેઠા વૈરાગ આવે. ધીમે ધીમે નિયમ પડે ભાઈ, તમે જોજો, બેસતા રહ્યો તમે જુઓ, આ બેસી બેસીને જ આ નિયમ પડાતા થયા ને, એમ નમ થાય. ગમે એવા તમારી રીતે નિયમ લઈ લો, નહીં પડે. પણ જો બેસતા રહ્યો સંતો પાસે, સંતો પાસે બેસતા રહ્યો, આપો બળ મળે. લ્યો બોલો, ધીમે ધીમે બળ મળે, ધીમે ધીમે બળ મળે. જેમ ઓલા છોડને પાણી મળે, નાના રીંગણા મરચીના ટુવા દઈ દઈને જેમ મોટા કરે અને પછી એ છોડ કેમ મોટા ઘેઘુર થઈ જાય, એમ બેસવાથી આ બધું થાય છે. મોટા મોટા સંતો એમ જ બેસતા. વિવેકાનંદજી નરેન્દ્ર હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે આવીને શું કરતા? બસ બેસતા. શું કરતા? બેસતા. બેસતા બેસતા ક્યાં જાય? કયો એ ગુણાતીતાનંદ સાહેબ પાસે બેસતા. આ સહવાસ છે ભાઈ. અને અમારો તો એવો અનુભવ છે, શાસ્ત્રીજી મહારાજ હતા, પુરાણી સ્વામી હતા, આજે જોગી સ્વામી છે, પણ આપણે બેસીએ થોડી વાર, એમના પગ દબાવો, એમની સેવા થાય અને આપણને એમ કંઈક અનુભૂતિ જ જુદી થાય. આ સહવાસ છે. જીવને સુખ અને દુઃખ ટાઢાવું ના કરે ત્યારે એ ઊનું થઈ ગયું, ગરમ હયું તપી ગયું હોય, જીવ ગરમ થઈ ગયો હોય, તપ્ત થયો હોય, ત્યારે શાંતિ પણ સંતો પાસે મળે. અને સુખમાં લુપ્ત થઈ ગયો હોય ત્યારે ઉષ્મા પણ, વૈરાગ્યની ઉષ્મા પણ સંતો પાસેથી મળે. હવે તમને પ્રશ્ન તો ન થાય, પણ બહેનોને પ્રશ્ન થાય કે મળો, અમારે સહવાસનું કેમ કરવું? પુરુષોને તો ઠીક જઈને બેસે ચાલો, બહેનોને શું?